ભગવાનની જય. ધનુર્માસના પ્રાતઃકાળના દિવસોમાં ભગવાનનું મહાત્મ્ય શ્રવણ કરી રહ્યા છીએ. વ્યાસાસન વિરાજિત પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રુતિ પ્રકાશદાસજી સ્વામી નિત્ય નવી મહારાજની મહિમાની વાતો કરી આપણા હૃદયમાં વિશેષ આશરો દ્રઢ કરાવી રહ્યા છે, ત્યારે પોથીશ્રી અને વક્તાશ્રીના પૂજન માટે પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી આવી આપણા સૌના હૈયાને સાથે રાખીને પૂજન કરાવશે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. વેદાસ્તોતુમ પ્રવૃતા યદનવધિ મહા નંદમાલક્ષ્ય દૂરાત્ પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યેનામનંતિ સ્થાને દિવ્યેક્ષરેયો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયમ કૃષ્ણ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામિનારાયણો નહ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની, સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષરધામાધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, સર્વે પ્રાતઃ સ્મરણીય સંતો, કલ્યાણજી બાપાની સ્મૃતિમાં એમના સુપુત્ર પ્રવીણભાઈ અને એમના પૌત્રાઓ મનોજભાઈ, મયંકભાઈ, કૃણાલભાઈ વગેરે યજમાન પરિવાર ઓનલાઈન અને પ્રત્યક્ષ રીતે કથાનું શ્રવણ કરી રહેલા સર્વે ભગવદ્ ભક્તજનો, જય સ્વામિનારાયણ. કેટલે પહોંચ્યા ઉપાસના સુધી? નારદજી છે એ ભગવાન નારાયણની સ્તુતિ કરે છે અને વાસુદેવ મહાત્મ્યનો આ મધ્ય ભાગ છે. હવે બસ થોડાક શ્લોક બાકી છે, અધ્યાય પૂરો થાય એટલી વાર છે. છેલ્લે નારદજી જ્યારે સ્તુતિ કરતા હતા એ શ્લોકમાં બ્રહ્માંડ ભયદાત કાલાન માયાયાશ્ચ મહાભયાત, સમગ્ર બ્રહ્માંડના જીવાત્માઓને, પછી ઈશ્વર હોય તોય ભલે અને સામાન્ય જીવ હોય તોય ભલે, એમને અતિશય ભય ઉપજાવનારા કોણ? કાળ, માયા અને કર્મ. એમના થકી કોણ નથી ડરતું? તો કે જે તમારા ભક્ત છે, જેને તમારી ઉપાસનાનું બળ છે, એ તમારી ઉપાસનાના બળથી એ ભયથી મુકાઈ જાય છે. ઉપાસનાનું બળ એટલે મહારાજે વચનામૃતમાં એવું કહ્યું કે જ્યારે ભગવાનનો નિશ્ચય નહોતો થયો ત્યારે એ જીવાત્મા ખદ્યોત જેવો અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે કાળ અને માયાથી ઘેરાઈ ગયેલો હતો. જેમ જેમ એમને ઉપાસના સિદ્ધ થતી ગઈ અને ધીરે ધીરે જેમ ચંદ્રમાની કળા વધતી જાય, એવી રીતે જીવાત્માને વિશે ભગવાનની કળાઓ આવતી ગઈ. અને જ્યારે સંપૂર્ણ નિશ્ચય થઈ ગયો ત્યારે એ જીવાત્મા પૂર્ણમાસીના ચંદ્રમા જેવો તેજસ્વી ઓજસ્વી એવો થઈ જાય છે. આ વાત મહારાજે વર્તાલના 12મા વચનામૃતમાં કરી, પણ સાથે સાથે કહ્યું કે કેવો નિશ્ચય, તો કે મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચય, મહિમાએ સહિત નિશ્ચય. ભગવાન કોણ છે, કેવા છે અને આપણો એમની સાથે શું સંબંધ છે, ગઈકાલે કહ્યું તો ને એ રીતે આપણા જીવાત્માથી સ્પંદનો ઉઠે. મહારાજે શિક્ષાપત્રીની અંદર એ આ જ ભાવને, ઉપાસનાના ભાવને એક જ શ્લોકમાં કીધો, તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. સ્વામી સેવક ભાવની ઉપાસના, એ જે પુરુષોત્તમ નારાયણ છે, સ્વામી નારાયણ ભગવાન છે, સર્વોપરિ છે, સર્વ અવતારના અવતારી છે, એ મારા સ્વામી છે અને હું એમનો સેવક છું. આવો સંબંધ હૃદયની અંદર સ્થાપિત થાય અને એના સ્પંદનો ઉઠે હૃદયમાંથી અને એમના મહિમા ભાવથી હૃદય ભરાય, એટલે ધીરે ધીરે જીવાત્મામાં માયાનું બળ ઘટવા માંડે. કાળનો ભય છે એ પણ ધીરે ધીરે દૂર થવા માંડે. અને એક સમય એવો આવે કે જ્યારે દ્રઢપણે જીવની અંદર એવું મનાઈ જાય કે ભગવાન સિવાય મારું બીજું કોઈ નથી, એટલે જીવાત્માની અંદર ઉપાસનાનું બળ એટલું બધું વધી ગયું કે હવે માયા અને કાળ કે કર્મ કોઈ પણ એને ડગાવવાને સમર્થ ન થાય. તત્ર એટલે ભગવાનના ધામમાં જઈને, બ્રહ્માત્મના બ્રહ્મરૂપ થઈને. પાછી એ વાત મહારાજે 116મા શ્લોકમાં બીજી રીતે કરી, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. મહારાજને વાસુદેવ મહાત્મય ગમે છે એનું કારણ આ છે કે બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવી અને ઉપાસના કરવી એ વાત વાસુદેવ મહાત્મયની અંદર છે. અને મહારાજ પણ એવી જ ઉપાસનાને આત્મારૂપ થઈને, દેહરૂપ થઈને નહીં, મહારાજ કહે 24 કલાક હોય દિવસની અંદર, એમાંથી 23 કલાક એ આત્મારૂપ વર્તે અને 1 કલાક જો દેહરૂપ વર્તે તો બધું પાણીમાં. બોલો, આપણે તો 24 કલાક દેહરૂપ વર્તીએ અને કદાચ ક્યારેક કંઈક સત્વગુણ આવી ગયો હોય તો 1-2 કલાક એ ક્યારેક ક્યારેક આમ ઘડકો મારે. ગવર્મેન્ટના મ્યુનિસિપાલિટીના પાણીના પંપમાંથી જેમ ઘડકો મારે એમ ક્યારેક વળી આવી જાય ભાગ જોગે. જોકે હવે તો રેગ્યુલર આપે છે, આ વર્ષે વરસાદ સારું છે એટલે ભરત સાહેબની દયા છે. ઉનાળો આવશે ત્યારે પછી આવશે આમ છાપામાં, હા 2 દિવસે પાણી મળે છે અને 3 દિવસે મળે છે એમ. આમાં તો ક્યારેક ઘડકો આવે. પણ આત્મારૂપ થઈ દેહના ભાવોને દૂર કરી અને પરમાત્માની ઉપાસના કરવી, પરમાત્માની ભક્તિ કરવી, પરમાત્માની સેવા કરવી, એ આપણી ઉપાસના છે. મતમ મે વિશિષ્ટાદ્વૈતમ ગોલોક ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. મહારાજ કે વિશિષ્ટાદ્વૈત મત એ અમારો છે અને ગોલોક ધામ એ અમને અતિશય ગમે છે. આપણે આ ગોલોક ધામમાં જ બેઠા છીએ ને અત્યારે કે અક્ષરધામમાં, બંનેને એક જ નામથી ન કીધા, ગુરુકુલ ધામ. ગોલોક શબ્દનો અર્થ ગો એટલે પ્રકાશ, લોક એટલે સ્થાન, અતિશય પ્રકાશ અતિશય તેજસ્વી એવું જે સ્થાન એને ગોલોક કહેવાય. અક્ષરધામના મધ્યમાં નારદજીએ જે જોયું અતિશય તેજનો પ્રકાશ અને એમને વિશે પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, એટલે શબ્દના અર્થથી એમને પણ ગોલોક કહેવાય. ગો શબ્દના બહુ ઝાઝા અર્થ છે. ગો એટલે ઇન્દ્રિયો થાય, ગો એટલે ગાય થાય, ગો એટલે પ્રકાશ થાય, નાના અર્થ છે, એટલે કે અનેક અર્થો છે એમના. અહીંયા ધામની વાત છે એટલે ગો એટલે ગાય કે ઇન્દ્રિયો એવું નહીં, પણ ગો એટલે પ્રકાશ તેજ. એટલે મહારાજને ગોલોક ધામ ગમે છે એનો અર્થ એમ છે કે અક્ષરધામ ગમે છે એમ. ગો એટલે પ્રકાશ, અને જે તેજસ તેજના પુંજ છે એ અક્ષરધામ કહ્યું. હમણાં જ નારદજી આગળ કહ્યું ને મહાપુંજ રૂપ, એમ મહાતેજના પુંજ રૂપ. આપણે કેવી રીતે એ ઉપાસનાને દ્રઢ કરવી? આપણે સત્સંગમાં એવું સાંભળ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે અક્ષર મૂર્તિ કહેવાય, અક્ષર બ્રહ્મના અવતાર હતા, અક્ષરધામના અવતાર હતા. એટલે એમનો સીધો અર્થ એવો થાય કે જે અહીંયા તેજની વાત કરી એ ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી હશે. તો એમને એમના આત્માને એટલો બધો એક્સપેન્ડ કર્યો કે સમગ્ર જગતને અનંત કોટી બ્રહ્માંડને ધારણ કરી શકે અને પુરુષોત્તમ નારાયણને અનંત કોટી મુક્તોને પણ ધારણ કરી શકે. સમજાય છે? રેન્જ મોટી થવી જોઈએ, આત્મા એક્સપેન્ડ થવો જોઈએ. એટલે આ તો કંઈ એવું તો નથી ફિઝિકલી કે સંકોચાય ને. આ કેમ શિયાળો આવે ત્યારે રેલના પાટા છે એ સંકોચાય અને ઉનાળો આવે ત્યારે પોળા થાય, એટલે જ્યાં જોઈન્ટ આવતો હોય ત્યાં જગ્યા રાખવામાં આવે. એમની જેમ આત્મા કંઈ એવો તો નથી કે એ સંકોચાતો હોય અને એક્સપેન્ડ થતો હોય, એ તો જેવો છે એવો ને એવો જ છે. તો પછી એક્સપેન્ડ કરવાનું છે, શું કરવાનું છે? ભાવના એક્સપેન્ડ કરવાની છે, સમજણ એક્સપેન્ડ કરવાની છે. કેવી રીતે? તો કે જ્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ નાના હતા અને એક ગામડાની સ્કૂલની અંદર ભણતા હશે, સરકારી શાળાની અંદર, ત્યારે એમની દ્રષ્ટિ કેટલી હોય? બહુ સીમિત. બસ મારે ભણવું છે અને મારે આમાંથી આગળ આવવું છે. ક્યાં આગળ જવું છે, શું કરવું છે, કંઈ એમને ખબર ન હોય, દ્રષ્ટિ બહુ નાની છે. થોડા મોટા થયા અને પછી આપણું જ દ્રષ્ટાંત લઈએ. આપણે નાના હતા ત્યારે આપણી દ્રષ્ટિ કેટલામાં હતી? આપણાને આપણા પરિવારના સર્કલ પૂરતી, રાઈટ? થોડા મોટા થયા, ભણવામાં ગયા તો થોડી કોલેજની ભણવાની એના આધારે થોડી દ્રષ્ટિ એક્સપેન્ડ થઈ, સમજણ વધી. લગ્ન કર્યા તો એક પરિવારમાંથી બે પરિવાર સુધી સમજણ એક્સપેન્ડ થઈ, જી સિરીઝ ચાલુ થઈ. એટલે કે હવે એમને સાચવાના ને એમને ધ્યાન રાખવાનું, એટલે એ એક્સપેન્ડ થયા ને. અને એમાંથી વળી બિઝનેસને અંતે ને એ બધું થયું, એટલે એમના આધારે જેટલો બિઝનેસ એટલામાં આપણી દ્રષ્ટિ એક્સપેન્ડ થઈ. હવે બિઝનેસ જેટલો એક્સપેન્ડ થાય એટલે આપણી દ્રષ્ટિ એક્સપેન્ડ થતી જાય. આપણો બિઝનેસ અત્યારે રાજકોટ પૂરતો સીમિત હોય તો આપણું માર્કેટ સેગમેન્ટ રાજકોટ, આપણું એક્સપેન્શન રાજકોટ, આપણી દ્રષ્ટિ રાજકોટ પૂરતી સીમિત થઈ ગઈ. અને ભગવાન ન કરે ને નારાયણ, કારણ કે પછી હું ભગવાન ભજતા નથી એટલે આપણે આગળ એમ લખવું પડે કે ન કરે ને નારાયણ. અને કંઈક આપણા ભાગ હોય અને ક્લિક થઈ જાય આપણો બિઝનેસ અને આખા દેશમાં ફેલાઈ જાય, તો પછી આપણી દ્રષ્ટિ ભારત લેવલે આવી જાય, આવે કે નહીં? અને પછી આપણે બીજા કન્ટ્રીની અંદર બ્રાન્ચ ખોલીએ, દ્રષ્ટિ એક્સપેન્ડ થાય, થઈ કે નહીં એક્સપેન્ડ? એમ આપણે તો જેવા છીએ એવા ને એવા જ છીએ, માત્ર આપણું જ્ઞાન વધ્યું, આપણી માન્યતાઓ વધી, આપણી ભાવનાઓ વધી અને આપણને જોવાની જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ એક્સપેન્ડ થઈ. અને દ્રષ્ટિ એક્સપેન્ડ થઈ એટલે લોકોને આપણે મેનેજ કરી શકીએ, એ બધી સિસ્ટમને એ બધું આપણે ધારણ કરી શકીએ એટલું સામર્થ્ય આપણી પાસે આવ્યું. અને એમના આધારે હવે જ્યારે એવડા મોટા બિઝનેસમેન હશે એ જ્યારે વિચાર કરતા હોય ત્યારે એમની સામે કન્ટ્રીઓ ને કન્ટ્રીઓ, એમની જીડીપી, એમના ગ્રોથ, પોતાનો બિઝનેસ, પોતાના બિઝનેસની પોસિબિલિટીઝ, આ બધું જ એમની નજરની સામે હોય, હોય કે નહીં? જ્યારે એક પટ્ટાવાળાના નજરમાં એ કંઈ ન હોય, કારણ કે દ્રષ્ટિ સીમિત છે. પટ્ટાવાળાનું જેવું શરીર છે એવું જ શરીર એ કંપનીના માલિકનું, સીઈઓનું હશે, પણ એમ છતાંય સીઈઓ છે એની દ્રષ્ટિ મોટી છે. એટલે એ 5 મિનિટ જે પણ વિચાર કરે એમના આધારે જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટ પટ્ટાવાળો 5 કલાક સુધી કામ કરે તોય ન આવે. એમ ગુણાતીતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીએ પોતાની ભાવનાઓને એટલે સુધી એક્સપેન્ડ કરી, એટલે સુધી એક્સપેન્ડ કરી કે નારાયણની ઉપાસના કરતાં કરતાં નારાયણ છે એ સર્વવ્યાપી છે, અણુ એ અણુમાં ફેલાયેલા છે, અને અનંત અનંત મુક્તોને, અનંત અનંત જીવાત્માઓને, અનંત અનંત બ્રહ્માંડોને ધારણ કરી રહ્યા છે, જેમના પ્રકૃતિના વિલાસ માત્રમાંથી આ બધું જ સર્જન થાય છે. તો એમણે એટલે સુધી અહેસાસ કરી, મનન કરી, ચિંતન કરી અને નારાયણને એટલે સુધી ધાર્યા એટલે એમની દ્રષ્ટિ એટલે સુધી એક્સપેન્ડ થઈ ગઈ, નારાયણની કૃપા થઈ અને સદાને માટે એ રૂપે એ સ્થિતિમાં રહેવા માંડ્યા. કારણ કે પ્રેક્ટિસના આધારે એમ આપણે પણ એ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, એ અક્ષર બ્રહ્મ, એમના સાધર્મપણાને પામી, સાધર્મપણાને પામવાનો અર્થ એની અંદર જેટલા પણ ગુણો વર્તે છે, એની અંદર જે આવી દ્રષ્ટિ વર્તે છે, એની અંદર જે સમજણ વર્તે છે, એવી સમજણ આપણી અંદર લઈ આવીને આપણે એમના જેવા થઈએ, આપણે જ્યાં છીએ ત્યાંથી અપલિફ્ટ થઈએ, એટલે આપણે પણ એ ધામ રૂપે થઈ શકીએ. હવે એ તો બહુ લાંબી યાત્રા થઈ ગઈ. એઝ ઓન ડેટ ચાલુ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો કે દરરોજ સવારમાં જ્યારે મહારાજના દર્શન કરવા માટે આવીએ અને સાંજે આવીએ કે પૂજામાં હોઈએ ત્યારે, માનસી પૂજામાં હોઈએ ત્યારે આપણે ધામરૂપ છીએ. સામે જે સિંહાસન દેખાય છે એ સિંહાસન એ આપણે જ છીએ અને આપણી વચ્ચે મહારાજ બિરાજે છે. આમાંથી આત્મા નીકળ્યો અને એમણે મહારાજને ધારણ કર્યા, તેજસ્વી એવો આત્મા એને એક્સપેન્ડ થયા, અને પછી આમાં તો ભાવનામાં તો ગમે એટલી ભાવના સુધી એક્સપેન્ડ કરી શકાય. જેવું અહીંયા તેજનું વર્ણન આવ્યું એવા તેજ રૂપે આપણે થઈએ અને એમને વચ્ચે ઘનશ્યામ મહારાજ બિરાજે છે અને એ મહારાજના દર્શન કરીએ છીએ. એટલે કંઈક તો પ્રેક્ટિસ થઈ અને પછી આપણે આપણા શરીરને અલગ જોઈએ અને આત્માને અલગ જોઈએ, એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. ઇન્દ્રિયો અંતઃકરણથી હું નોખો છું, દેહના ભાવ બધા ખોટા થઈ જાય એટલે માયાના ભાવ છે અપહત થતા જાય, નીકળતા જાય. અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામતા જાય એટલે એમના ગુણો છે આવતા જાય. એમના ગુણો કયા? તો કે એ જે પુરુષોત્તમ નારાયણને સમજે છે, એ જેવા પુરુષોત્તમ નારાયણને સમજે છે એવી સમજણ, એમની જે સ્થિતિ છે એ ક્યારેય પણ વળી પાછા એ સ્થિતિમાંથી ડગતા નથી ને પાછા પડતા નથી. તો એ જે એમના ગુણો છે એ સર્વના ધારણ કરવારૂપ જે સામર્થ્ય છે એ તમામ ગુણો એમનું આપણે મનન કરીએ અને ચિંતન કરીએ અને એ ગુણોને આપણા આત્માને વિશે આવિર્ભાવ કરીએ. જેનું મનન થવા માંડે એ ઓટોમેટિકલી આપણા જીવની અંદર ઉતરવા માંડે. એમ રાઈટ ઓર રોંગ? તો અક્ષર બ્રહ્મના જે ગુણો છે એ ગુણોનું આપણે મનન કરીએ તો એ આપણા જીવાત્માને વિશેનો આવિર્ભાવ થવા માંડે. પરમાત્માના જે ગુણો છે એમનો આપણે મનન કરીએ તો એમનો આવિર્ભાવ થવા માંડે અને આપણી ઉપાસના ધીરે ધીરે ધીરે ધીરે દ્રઢ થતી જાય. અત્યારે આપણે પૂજા કરીએ છીએ ને એ પૂજા પણ દેહાભિમાને યુક્ત થઈને કરીએ છીએ. આપણે બહાર મહારાજને ધારીએ છીએ ને આપણું શરીર છે ને આપણે મહારાજની સેવા કરીએ છીએ, આપણે પૂજા કરીએ છીએ. દેહ ભાવે યુક્ત છે ત્યાં સુધી માયા છે એ સામ્રાજ્ય જમાવીને બેઠી છે. ગોપાળાનંદ સ્વામીની પાસે એક ભગવાનના ભક્ત આવ્યા અને એમણે કહ્યું કે સ્વામી, મહારાજ છે એમની હું માનસી પૂજા કરું છું, મને સમાધિ પણ થાય છે, મહારાજની મૂર્તિમાં લક્ષ થઈ જાય છે, પણ એમ છતાંય જીવની અંદર જે અવ્યક્ત રાગ છે, વાસનાના સંકલ્પ છે, એ જતા નથી. સમાધિ થાય છે પણ વાસનાના સંકલ્પ જતા નથી, તો શું કરવું તો જાય? ત્યારે ગોપાળાનંદ સ્વામી એવું કહ્યું કે ભગત, તમે જે ભગવાનની મૂર્તિ ધારો છો એ ભગવાનની મૂર્તિને બહાર ધારો છો. આપણે જેમ માનસી પૂજા કરતા હોઈએ એ મૂર્તિને જો અંતરમાં ધારવામાં આવે, જીવાત્માને વિશે ધારવામાં આવે, તો મહારાજ જીવાત્માને વિશે પ્રવેશ કરે એટલે માયા ત્યાંથી ભાગે. આવી રીતે અભ્યાસ કરો જાઓ, અવ્યક્ત રાગ છે બધા ટળી જશે. ગોપાળાનંદ સ્વામી એમની વાતો વાંચી એટલે આપણને ખબર પડે કે કેવી રીતે આપણે આટલે સુધી પહોંચી શકાય. ધીરે ધીરે પ્રેક્ટિસ કરીએ એ ભાવોને દરરોજ નિત્ય નવીન રીતે, એટલે આપણને દર્શન પણ નવીન નવીન થશે, નવીન નવી ટેકનિક. આજે ગોપાળાનંદ સ્વામીની એક વાત આજે હમણાં થઈ એ પ્રમાણે દર્શન કર્યા, એ પ્રમાણે મહારાજને અંતરમાં ધાર્યા, બીજી એક બીજે દિવસે બીજી વાત પ્રમાણે પ્રેક્ટિસ કરીએ, અથવા તો અઠવાડિયું આ પ્રમાણે કરીએ અને અઠવાડિયા પછી બીજી વાત પ્રમાણે કરીએ. કે ગોપાળાનંદ સ્વામી એક વખત એવી વાત કરી કે મહારાજ સામે બિરાજે છે અને મહારાજને આપણે ચંદનથી અર્ચા કરી પછી નાસિકા ઇન્દ્રિય કરીને એમનો સુગંધ લેવો ચંદનનો. નાસિકા ઇન્દ્રિય દ્વારા જ્યારે મહારાજના એ ચંદનનો સુગંધ લીધો ત્યાર પછી નાસિકાના ભાવને દેહના ભાવને ખોટા કરતા જવા. ખોટા કરતા જવા એટલે તો કે મહારાજે પ્રથમ પ્રકરણના 26મા વચનામૃતમાં કહ્યું છે કે સાચો રસિક ભક્ત કોણ? તો ભગવાનના સંબંધે યુક્ત એવા જે પંચ વિષય એમને વિશે જ જેમને રસ જણાય એ ભગવાનનો સાચો રસિક ભક્ત. એટલે નાસિકાને એમ કહેવાનું કે આપણે આ ચંદનથી જ સુગંધ લેવાની છે, આ પુરુષોત્તમ નારાયણની સુગંધથી જ આપણે રાજી રહેવાનું છે, એના સિવાયનું તમામ વસ્તુ ઝેર. એમના થકી આપણે રાજી થવાનું નથી. જો આપણે એમાં રાજી થયા તો આપણે સાચા રસિક ભક્ત નથી. આવી રીતે શરીરના ભાવ, નાસિકાના ભાવ ખોટા કરવા અને પછી નાસિકા ઇન્દ્રિય દ્વારા મહારાજને અંદર પ્રવેશ કરાવવો, કંઠમાં પધરાવવા, હૃદયમાં પધરાવવા, આત્માને વિશે વિરાજમાન કરવા, ત્યાં મહારાજને થોડી વાર રાખી આત્મારૂપે થઈ અને ભગવાનનું ચિંતવન કરવું, પછી વળી પાછા મહારાજને બહાર પધરાવવા, પછી મહારાજને પુષ્પહાર વગેરે ધારણ કરાવી, આભૂષણ ધારણ કરાવી, નેત્ર ઇન્દ્રિય દ્વારા મહારાજને દર્શન કરવા, મહારાજના દર્શન કરવા. નેત્ર ઇન્દ્રિય દ્વારા દર્શન કરીએ ત્યારે નેત્રને એમ ઉપદેશ આપવો છે આપણે આ રૂપે કરીને જ રાજી રહેવાનું છે, આ રૂપમાં જ આપણે રસ માનવાનો છે, આના સિવાય બીજું કોઈ રૂપ છે નહીં, આ અદ્વિતીય રૂપ છે અને આમને વિશે જેટલો આનંદ છે એટલો આનંદ બ્રહ્માંડમાં બીજે ક્યાંય પણ નથી. અનંત કોટી બ્રહ્માંડોને ભેળા કરીએ તો પણ એમનો આનંદ આટલો થતો નથી. અને ચક્ષુ ઇન્દ્રિયના ભાવ છે એમને ખોટા કરવા, પછી ચક્ષુ ઇન્દ્રિય દ્વારા મહારાજને અંદર લઈ જવા, કંઠમાં વિરાજમાન કરવા, હૃદયમાં વિરાજમાન કરવા અને આત્માને વિશે વિરાજમાન કરી થોડી વાર ત્યાં દર્શન કરવા આત્મારૂપ થઈને. આવી રીતે પાંચેય ઇન્દ્રિયો દ્વારા મહારાજને મહારાજના રૂપ ગુણ શબ્દો શ્રવણ એ વગેરેને ધારણ કરતા જવાનું, એમને વિશે રસ માનતો જવાનો અને દેહના ભાવને ખોટા કરતા જવાના, એટલે શરીરના ભાવ પંચવિષયના ભાવ એ બધા ખોટા થતા જાય, એના થકી આપણે મુકાતા જઈએ, એમાંથી આપણી બિલીફ સિસ્ટમ છે એ કન્વર્ટ થતી જાય. અત્યારે જે આપણને પીઝામાં હોટડોગમાં બર્ગરમાં જે રસ મનાઈ ગયો છે ધીરે ધીરે ધીરે ધીરે ઓછો થતો જાય. ઇન શોર્ટ આવું થાય. તો સ્વામી જીવવું કેમ? તો કે એવું થાય, જીવવું કઠણ પડી જાય. ગુણાતીતાનંદ સ્વામીએ એમની પાસે સર્વ નિવાસાનંદ સ્વામી આવ્યા કે સ્વામી માનસી પૂજા કેમ કરવી, તકલીફ થઈ ગઈ છે કેમ? તો કે આ દોષ બુદ્ધિ કરતા કરતા કરતા આ જગતને વિશે એવું એક પણ પદાર્થ નથી. જલેબી ચિંતવો તો એમ થાય કે આવી જલેબી મહારાજને જમાડવાની, માયાનું ને ગમે એમ તોય. અને ક્યાં ભગવાન દિવ્ય મૂર્તિ દિવ્ય ભોગોને ભોગવનારા, અને દિવ્ય વસ્તુ અને માયાની વસ્તુ, માયાની અંદર તો ગંધ છે, માયા તો ભગવાનને ગમતી નથી. ભગવાનની પાસે જાય તોય ભગવાનને ઉબકો આવી જાય. હવે એવા પદાર્થોથી મહારાજની માનસી પૂજા કેમ કરવી? કેટલી ઊંચી સ્થિતિ થઈ ગઈ કયો. અને આવું જ્યારે થઈ જાય ત્યારે ઘરના સુખિયા અને આપણે સુખિયા. એટલે અધ્યાત્મની સાધના કરવાથી ઘરમાં પ્રોબ્લેમ રિઝોલ્વ. કોઈ દિવસ પછી પૂછશે જ નહીં એમ કે ના તમારા ભાઈ બદલી ગયા, હમણાં તો કંઈ બોલતા જ નથી કેમ? તો કે વાસુદેવ મહાત્માની કથા સાંભળીને ઉપાસના સિદ્ધ કરી આવ્યા છે. એટલે ઇન્દ્રિયોના ભાવ ખોટા થતા જાય. મહારાજે અંત્યના 38મા વચનામૃતમાં કહ્યું ને, શરૂઆત જ ત્યાંથી કરી મહારાજે, કે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે કે જેટલું પણ માયા થકી ઉપજ્યું જે પદાર્થ માત્ર તે સર્વે નાશવંત છે. આપણે બોલીએ છીએ ને એ એવું માને છે, એમને એવું દેખાય છે. સર્વ નિવાસાનંદ સ્વામીને એવું થઈ ગયું, આપણને જે ખાલી શબ્દોમાં થાય છે આટલો ફેર છે, જાજો ફેર નથી. આવી રીતે ઉપાસના કરવામાં આવે. આ બીજી વાત ગોપાળાનંદ સ્વામીની બીજી વાત પ્રમાણે, વળી પાછી એક ત્રીજી વાત, વળી પાછી ચોથી વાત, એમ કરતા જઈએ, અભ્યાસ થતો જાય, ધીરે ધીરે આગળ વધતા જઈએ. પ્રોગ્રેસિવ અપ્સ એન્ડ ડાઉન્સ આવતું જાય. અપ્સ એન્ડ ડાઉન્સ તો આવે જ, પણ પ્રોગ્રેસિવ હોય એટલે વાંધો ન આવે. તો એટલીસ્ટ જ્યાં છીએ ત્યાંથી કંઈક તો આગળ વધીશું, અને એનો જે અનુભૂતિ થશે, એનો જે એક્સપિરિયન્સ થશે, એનો જે આનંદ થશે, એના આધારે આપણી ઉપાસના છે દ્રઢ થતી જશે, એનું બળ વધતું જશે. ઉપાસના બલાત ત્વદીયોપાસના બલાત મુક્તા ભક્તા ભવંતી એવ. તમારા તમામ ભક્તો છે એ આનાથી મુક્ત થઈ જાય છે. કેનાથી? કાળ માયા અને કર્મના ભયથી મુક્ત થઈ જાય છે. આગળ નારદજી સ્તુતિ કરે છે. તમ ત્વામ અહમ ઉપેતોસ્મિ શરણમ જગદીશ્વરમ સર્વાત્માનમ વિભુમ બ્રહ્મ મહાપુરુષમ અચ્યુતમ. અચ્યુત મહાપુરુષ, બ્રહ્મ, વિભુ, સર્વાત્મા, જગતના ઈશ્વર, એમ એવા તમારે શરણે હું આવ્યો છું. હવે નારદજી સ્તુતિ પૂર્ણ કરે છે કે હે પ્રભુ, આવા જે તમે જગતના ઈશ્વર છો, સર્વાત્મા છો, વિભુ છો, મહાપુરુષ છો, એવા તમારે શરણે હું આવ્યો છું. યથા ત્વચરણામ ભોજે ભક્તિર્મે નિશ્ચલા સદા ભવેત તથેવ દેવેશ કર્તુમ અર્હસી અનુગ્રહમ. હે પ્રભુ, હે દેવેશ, દેવના પણ ઈશ, દેવના પણ નિયંતા એવા તમે, જેવી રીતે તમારા આ ચરણારવિંદને વિશે મારી નિશ્ચલ ભક્તિ થાય એવો અનુગ્રહ તમે મારા ઉપર કરજો. નારદજી ભક્તિના આચાર્ય છે, ભક્તિની યાચના ભગવાનની પાસેથી કરી છે. નિશ્ચલ ભક્તિ, હકુડકુ નહીં, અપ્સ એન્ડ ડાઉન વાળી નહીં, સદા અચલ ભક્તિ. ક્યારેય પણ ત્યાંથી તમારા ચરણારવિંદ થકી મારું મન છે બીજે ક્યાંય જાય નહીં એવી નિશ્ચલ ભક્તિ, હે પ્રભુ મને પ્રાપ્ત થાય તમારા ચરણ કમળમાં, એવી તમે મારા ઉપર કૃપા કરજો, અનુગ્રહ કરજો. સ્કંદ ઉવાચ ઇથમ દેવર્ષિણા ભક્ત્યા સંસ્તુતઃ પરમેશ્વરઃ તમાહાનંદયન વાચા સુદા સંમિતયા મુનિમ્. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મે શ્રી વાસુદેવ દર્શન નામા સપ્તદશોધ્યાય અથ અષ્ટાદશોધ્યાય. શ્રી ભગવાનુવાચ દર્શનં મમ યજ્જાતં તવ તત્તુ મહામુને નિત્યેકાંતિક ભક્તત્વાત્ નિર્દંભત્વાન મદિચ્છયા. નારદજીએ આવી રીતે સ્તુતિ કરી એટલે સ્કંદ કાર્તિક સ્વામી કહે છે કે આવી રીતે નારદજીથી સ્તુતિ થયેલા એવા પરમાત્મા નારદજીને અમૃત સમાન વાણીથી આનંદ ઉપજાવતા થકા આ પ્રમાણે બોલ્યા. અને 18મા અધ્યાયની અંદર આવી રીતે 17મો અધ્યાય પૂર્ણ થયો. 18મા અધ્યાયમાં ભગવાન નારાયણ એ નારદજીને કહે છે કે દર્શનમ મમ યદ જાતમ, તમને જે આ મારું દર્શન થયું. કયું દર્શન? બદ્રિકાશ્રમમાં નહીં, શ્વેતદ્વીપમાં નહીં, પણ અક્ષરધામને વિશે જે સર્વોપરી સર્વ કારણના કારણ અવતારી તત્વ એમનું જે દર્શન થયું એ શું કામ થયું? તો કે તવ તત્તુ મહામુને, હે મહામુને, તેનું કારણ નિત્ય એકાંતિક ભક્તત્વાત. તમે મારા નિત્ય, અડધો કલાક એકાંતિક ભક્ત રહીએ અને પછી પોણો કલાક ન રહીએ એમ નહીં, નિત્ય સદા મારા એકાંતિક ભક્ત હોવાથી નારદજી છે એકાંતિક ભક્ત છે. એકાંતિક એટલે એક જ જેમનો અંત છે એ એકાંતિક. અને મહારાજે બીજી વ્યાખ્યા કરી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચાર જેમને વિશે સંપૂર્ણપણે હોય એવા ભગવાનના ભક્તને કેવો ભક્ત કહેવાય? એકાંતિક ભક્ત. એટલે બંને રીતે નારદજી એ એકાંતિક હતા અને નિત્ય એટલે સદાને માટે એવા એકાંતિક એવા ભક્ત હોવાથી તમને મારું આ દર્શન થયું છે. બીજું કારણ કહ્યું, નિર્દંભત્વાત. નિર્દંભ તમે છો, કંઈ કપટ નથી, જેવા અંદર એવા જ બહાર. અને આપણા માટે બધું અલગ હોય, જેવું અંદર હોય એવું બહાર ન હોય, જેવું બહાર હોય એવું અંદર ન હોય. કોઈએ ખૂબ સરસ કહ્યું કે વિચ ઇઝ ધ બેસ્ટ લાઈફ? તો કે દેર ઇઝ અ ઝીરો ડિસ્ટન્સ બિટવીન પર્સનલ લાઈફ એન્ડ પબ્લિક લાઈફ, ઇટ્સ અ બેસ્ટ લાઈફ. નો ટેન્શન એટ ઓલ. પર્સનલ લાઈફ અને પબ્લિક લાઈફ એ બંનેની વચ્ચે ઝીરો ડિસ્ટન્સ થઈ જાય, બંને એક થઈ જાય. એનો મતલબ એમ કે જેવી પર્સનલ લાઈફ છે એવી જ પબ્લિક લાઈફ હોય, જેવી પબ્લિક લાઈફ છે એવી જ પર્સનલ લાઈફ હોય, તો બેસ્ટ લાઈફ. ટેન્શન જ નહીં કાંઈ. અમે પાર્ટ ઉપર બેઠા હોય ત્યારે અમારી લાઈફ અલગ હોય, ને પાર્ટ ઉપરથી નીચે ઉતરી પછી લાઈફ અલગ હોય, તો ટેન્શન રહે કે કથામાં આવ્યું નહીં કંઈક આપણી ઉપર આવશે. તો અહીંયા હું તમને સેવાનો મહિમા કહેતો હોય ને પછી ત્યાં જઈને વાંકાઈ ન વળતા હોય તો ટેન્શન રહે. તો નિર્દંભત્વાત ન થાય એમ નારદજી હતા એ નિર્દંભપણે. એટલે પુરુષોત્તમ નારાયણની આગળ નિષ્કપટપણે જે પણ એમના હૃદયની ભાવનાઓ હતી, જે પણ હૃદયની અંદર હતું, એ બધું જ નિખાલસપણે એ ભગવાન નારાયણની આગળ એ વ્યક્ત કરતા હતા. મહારાજે વચનામૃતમાં એવું કહ્યું છે કે ત્રણ પ્રકારના સંકલ્પ થાય એ જો કહી દે ભગવાનના સંતની આગળ તો એ નિષ્કપટી છે, અને એ સંકલ્પ ન કહેવાય બાકી બધું કહી દે તો એ કપટી છે. કયા કયા? તો કે એક, પુરુષોત્તમ નારાયણના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય, અનિશ્ચયનો સંકલ્પ થયો હોય કે કેમ મહારાજ આવું કરતા હશે. ક્યારેક ક્યારેક એવું થઈ જાય, મનુષ્ય ચરિત્ર સાંભળીને ખાલી સંકલ્પ જ થયો હોય તો એ પણ સંતની આગળ જઈ અને કહેવું અને એનું સમાધાન મેળવી લેવું, તો નિષ્કપટી. બીજું, ભગવાનના સંત કે ભગવાનના ભક્ત એમનો કંઈક અભાવ કે અવગુણ આવ્યો હોય તો એ પણ જઈ અને સંતની આગળ કહી દેવો કે આજે આવું થયું, તો નિષ્કપટિ. અને ત્રીજું કે પોતાની અંદર પંચવર્તમાનની કાચપ રહેતી હોય અને કાચપ પોતાના વિચારે કરીને ટળતી ન હોય તો એ પણ ભગવાન કે ભગવાનના સંતની આગળ જઈને વાત કરવી, તો એ નિષ્કપટિ. અને જો આ ત્રણમાંના સંકલ્પ ન કહેવાય તો એ કપટી. અને અયોધ્યા પ્રસાદજી મહારાજે એવું કહ્યું છે, એક કપટી ન તરે મહારાજ, બાકી બધાય તરી જાય પણ એક કપટી હોય એ ન તરે. નિર્દંભત્વાત એટલે નિષ્કપટ હોય. કેટલું કહેવું આપણા અધ્યાત્મ માર્ગમાં એ મહારાજ આપણને શીખવાડી ગયા છે કે આવી રીતે રહીએ એટલે નિર્દંભ, આવી રીતે રહીએ એટલે નિષ્કપટી. નારદજીની અંદર એવા ગુણ હશે એટલે. અને પછી જે છેલ્લું કારણ કહ્યું, ત્રીજું કારણ, કે તમને મારું જે આ દર્શન થયું છે મદિચ્છયા, મારી ઈચ્છાથી તમને આ દર્શન થયું છે. નારાયણ ભગવાન અવતારોના અવતારી પુરુષોત્તમ નારાયણ જેને આપણે સ્વામિનારાયણ ભગવાન કહીએ છીએ, એ જ્યારે સંકલ્પ કરે ત્યારે તો ગમે તેને દર્શન થાય. એમણે સંકલ્પ કર્યો કે નારદજી મારા આવા એકાંતિક ભક્ત છે તો એમને મારું દર્શન થાય. જેના ભવ બ્રહ્મા પૂજે પાવલા રે, નારદજી જેમના ગુણ ગાય છે, નારદજીના હૃદયમાં અતિશય ભાવ થયો હશે કે ક્યાં હું એક સમયે દાસીનો દીકરો હતો અને આજે કઈ જગ્યાએ હું પહોંચી ગયો, કેટલા ઊંચા સ્થાને પહોંચી ગયો, સાક્ષાત નારાયણ એમની સામે ઊભો છું આજે. નહીતર બીજા સામાન્ય જીવાત્માની જેમ કર્મના આધારે હું પણ જન્મ મરણના સંસાર ચક્રની અંદર ક્યાંય ગોથા ખાતો હોત. આજે ભગવાનની કૃપા થઈ, સંતોની કૃપા થઈ, નારદજી ઉપર સંતોની કૃપા થઈ હતી. દાસી પુત્ર જગ જાણે રે, હરિને ભજી હરિનું મન કહેવાણા. કેટલે સુધી એમની સ્થિતિ થઈ ગઈ કે ભગવાનના મન સ્વરૂપ કહેવાણા, આટલે સુધી એમણે ઉપાસના કરી કરી એકાંતિક ભાવથી અને આ લક્ષણોથી એ એટલે સુધી પહોંચી ગયા. પછી ભગવાન પ્રસન્ન થાય કે ન થાય, પછી ભગવાનને ઈચ્છા થાય કે નહીં, હવે મારે એમને દર્શન દેવા જોઈએ. મહારાજે પણ એ વાત કરી છે સારંગપુરના 11મા વચનામૃતની અંદર કે ભગવાનની કૃપા ભગવાનના ભક્તો ઉપર ક્યારે થાય છે. આપણે બધા તો એમનામ મફતની કૃપા જોઈએ છે. હલો, એ ભગવાન મારી ઉપર કૃપા કરજો, મારું ધ્યાન રાખજો. સંતોને આપણે ઘણી વખત કહેતા હોય કે સ્વામી હાથ, બે હાથ માથે મૂકી દો, કે ઓલા સંતો આમ હાથ જોડીને રાખે, વાંધો નહીં મહારાજને પ્રાર્થના કરશે તમારું સારું થશે, તો ઓલા પકડીને આમ ખેંચીને મૂકી દે, મૂકો મૂકો કે હા ધબો મારો, કે તમારો એક ધબો છે ને અમને કલ્યાણ કરી દેશે. બીજબળ થાય પણ કૃપા છે ને, એમાં તો અહીંયા કહ્યું એ પ્રમાણે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, પુરુષ પ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષ પ્રયત્ન કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સદગુરુને સત્શાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાળતો હોય અને અહિંસા ધર્મને વિશે દ્રઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. આટલું પાંચવાનું પુરુષ પ્રયત્ન કરવાના. અને પાંચ પુરુષ પ્રયત્ન કરે, પુરુષ પ્રયત્ન એટલે પુરુષાર્થ, અને આ પાંચવાનું અચીવ કરી લે પછી માયાની તાકાત નથી કે આપણને એના ગર્ભમાં લઈ શકે. આપણું મુક્તિ થઈ ગઈ, માયાથી મુકાઈ ગયા. હવે ધામને પામવા માટેની પછીની વાત. ઓકે, માયાથી મુકાઈ જાય એટલે પછી કેવું થાય, તો આગળ મહારાજે કહ્યું નિરંજન પરમમ સામ્યમ ઉપૈતી. માયાથી મુકાણો, નિરંજન એટલે માયા, એનાથી જે મુકાણા એ પરમમ સામ્યમ ઉપૈતી, એના ઉપર પરમેશ્વરની કૃપા થાય અને એમના ઉપર પરમેશ્વરની કૃપા થાય એટલે પછી પરમેશ્વરને પામે. નારદજીની અંદર આ પાંચ નહીં, આવા તો 16 લક્ષણો હતા. કેટલા? 16. આગળ વાત કરી હતી ને સત્ય સંકલ્પ સ્વામીએ જ્યારે શરૂઆત થઈ ત્યારે. અહીંયા ફરીવાર ભગવાન નારાયણ એ 16 લક્ષણો કહે છે કે નારદજી આ 16 લક્ષણો તમારે વિશે બીજા વર્તે છે. અહિંસા, બ્રહ્મચર્ય, અહિંસા હમણાં કહ્યું એ, મન, કર્મ, વચને, જીવ, પ્રાણી માત્રને દુખવવા નહીં, કીડી જેવા જીવને પણ ન દુખવે, એમનું નામ અહિંસા. બ્રહ્મચર્ય, અષ્ટાંગ બ્રહ્મચર્ય. ત્વયી નિત્યમ, તમારે વિશે આ બધું નિત્ય રહ્યું છે, સદાને માટે, આવે ને જાય એમ નહીં. પછી 12મા વચનામૃતમાં મહારાજ પાછા કહે છે કે ભગવાનના જે સંત છે એમને વિશે નિત્ય રહેનારા ગુણ કયા અને આવે ને જાય એવા ગુણ કયા, તો મહારાજે ત્યાં પણ 3 ગુણ કહ્યા. કયા? એક આત્મનિષ્ઠા, બીજો ભગવાનનો નિશ્ચય અને ત્રીજો સ્વધર્મ. આ 3 છે એ નિત્ય રહે છે, બાકીના ગુણો આવે જાય, દયા, કરુણા આ બધા આવે જાય. ક્યારેક જરૂર પડે ત્યારે દયા આવે, જરૂર ન હોય ત્યારે કઠોરતાય આવે. કોઈક ધર્મમાંથી આડાવળા થતા હોય તો ક્યારેક ક્યારેક કરડી દ્રષ્ટિ કરી અને સંત છે વળી પાછે અમને લઈ આવે પણ ખરા. પણ નારદજીની અંદર આ 16 ગુણો છે નિત્ય રહ્યા હતા. દ ત્રયમ, 3 દ રહ્યા હતા. દ એટલે દયા, દાન અને દમ. દમ એટલે શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણ, એમનું દમન કરવું. સ્વધર્મ, ઉપશમ. ઉપશમ એટલે જગતના રાગ, જગતના વિષયો, એમના થકી વૃત્તિને પાછી વાળવી, એમને ઉપશમ કહ્યું. વૈરાગ્ય, અહીંયા મહારાજે વૈરાગ્યને પણ કહ્યું. આત્મવેદન એટલે આત્મનિષ્ઠા. સત્સંગ, નારદજી હંમેશા સત્સંગ કરતા હતા. ભગવાનને, ભગવાનના ભક્ત જોવે એટલે નારદજીને અતિશય ભગવાનના ભક્તોમાં હેત, એનું નામ સત્સંગ, આત્મબુદ્ધિ. અને આપણે ભગવાનના ભગત જોઈએ એટલે તરત. અષ્ટાંગ યોગ નારદજીને વિષય હતો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિ. સર્વથા ઇન્દ્રિય નિગ્રહ, તમામ ઇન્દ્રિયોનો સંપૂર્ણપણે નિગ્રહ કરી અને એ વર્તતા હતા. મુનિ, અન્નવૃત્તિ. મુનિઓ જે પ્રમાણે ગ્રહણ કરતા હતા અન્ન, એ જ પ્રમાણે આપણે તો સામાન્ય જગતના જીવ ગ્રહણ કરતા હોય એ પ્રમાણે તૂટી પડીએ. ઔષધ જેટલું જમવાનું, કેટલું? આપણે દવા જેટલી લઈએ ને એટલું જ જમવાનું, એનાથી વધારે નહીં. હલો, દવા જેટલું જમે તો એમને ક્યારેય જમવા જેટલી દવા લેવી ન પડે. પછી ધીરે ધીરે, હમણાં એક ભાઈ હતા કે હું એટલી દવા લઉં છું કે એક મુઠ્ઠો દવા લઉં. કેટલી? અમેરિકાની અંદર ઘનશ્યામભાઈ ડોલરિયા, ધીરે ધીરે દવાઓ ચાલુ થઈ તો 20 ટેબ્લેટ એ કરે. હજી 40 વર્ષની ઉંમર નહીં હોય, કેટલી ટેબ્લેટ? અને એક વખત એમને એમ થયું કે એને જ આશ્ચર્ય થયું, હું આટલો બધો માંદો છું, મારે 20 ટીકડી ખાવી પડે કે? કર્યો ઘા કે આજથી ટીકડી બંધ બધી. તો બધું બંધ થઈ ગયું, વયું ગયું બધું વગર દવાએ, બોલો. નહીતર તો આ ડૉક્ટરો ઘણી વખત ચાલુ રાખતા હોય કે આના માટે આ લ્યો, આના માટે આ લ્યો. હે, રિક્વાયરમેન્ટ હોય એટલે આપે એમ. ડૉક્ટર છો, તમે ડૉક્ટર છો ને, તરત બચાવ કરી લ્યો કે આમાંની રિક્વાયરમેન્ટ હોય, અમારો કાંઈ વાંક. પણ મટી જવું જોઈએ આ એમ. એ બરાબર, એવું હોય ઘણી વખત બિચારાને ઇમરજન્સી હોય તો એવું કહેતા હોય. પણ ઘણી વખત એવું હોય કે ડૉક્ટર હોય ને એમ કે જો આ દવા લેશો એટલે થોડી તમને ઠંડી પડશે, સવારમાં તમારે થોડુંક પ્રોબ્લેમ રહે છે તો સાકર અને ઘી એ બંનેને થોડુંક ભેળું કરી અને પછી ચાટી જવાનું. પણ એ જેમ તમે કરશો એટલે તમને થોડીક શરદી એ ટાઢું પડશે કે, એટલે ટાઢું ન પડે એના માટે શું કરવાનું? તો કે પાછળથી મરીના 2 દાણા લેવાના કે, અને એ વાટીને વળી પાછા મરીના 2 દાણા લેશો એટલે ગળાની અંદર તમને થોડીક ખરાશ આવશે, થોડુંક તમને ઓલું થશે, એસિડિટી થશે. એ ન થાય એના માટે શું કરવાનું? તો કે એના માટે વળી પાછું કંઈક બીજું કરવાનું, આમ આમ સિરીઝ આખી ગોઠવી દે, આ મધ લેવાનું ને આ કરવાનું. 20 વર્ષ પહેલાં આપતા જ નહીં, હવે તોય તે એસિડિટી થવા માંડી, કારણ કે અનાજમાં કંઈ ફેર પડી ગયો છે. બધામાં નોર્મલ થઈ ગયું ને, એ તો સીધી વાત છે કે પહેલાં B12ના ને એવા બધા પ્રોબ્લેમ આવતા હતા, એ 50-60 વર્ષે આવે. B12 ઘટતું હોય ને આને તેને બીજું ત્રીજું. 20 વર્ષ પહેલાં 40 વર્ષે કે 45 વર્ષે આવતા, હવે બધાને 20-20 વર્ષે આવે છે. 20 વર્ષ પછી પોલ્યુશન ગણો કે અનાજ ગણો, જે પણ ગણો, એ તકલીફો તો છે જ બધી. એના આધારે ફિલ્ટર વોટર જે પીએ છે એના આધારે બધા આહાર બદલી ગયા, બધું બદલી ગયું, કોલ્ડ ડ્રિંક્સ આવી ગયા, એટલે ઘણું બધું આમાં કારણભૂત હશે. એકલું બિચારા આપણે પાણીને દોષ ન દેવાય, પણ ઇન શોર્ટ કે જો દવા જેટલું જમે તો એને દવા લેવી ન પડે, અને નહીંતર જેટલું અત્યારે જમે છે એટલું જમે તો પછી એને એટલી દવા લેવી પડે પાછળથી. મુનિ એટલે કે ઋષિમુનિઓ જેટલું અન્ન ગ્રહણ કરતા મિતાહારી, એટલું જ શરીરના નિર્વાહ પૂરતું અન્ન છે એ ગ્રહણ કરતા નારદજી, તપ પરાયણ રહેતા, એકાદશીનું વ્રત ખબરદાર થઈને કરતા એમ. હલો, સર્વ વ્યસનહીનતા. પારણા બાકી છે બધાને ભાઈ? તો હમણાં આપણે અહીંયા પ્રસાદ અડદિયો પૂરો થાય, સભા પૂરી થાય એટલે અડદિયો. નારદજીને કોઈ પણ પ્રકારનું વ્યસન નહોતું. 135નો માવો નહીં, 120નો માવો, આમાં લખ્યું સર્વ વ્યસનહીનતા એમ. કયું? હા, એ હવે આવશે આમાં, પછી ભગવાન પ્રસન્ન થાય ને એટલે વીણા આપશે. સત્સંગનું વ્યસન, ભક્તિનું વ્યસન એ હતા, પણ કોઈ ફાકી પડીકી વિમલ ગુટકા સાદાય નહીં હો ભાઈ. ભલે, પણ કાંઈક તો હશે ને તે દિવસે, તે દિવસે એ રીતે, આજનો આજની રીતે એમ. તે દિવસે અફીણ હતું કે જે પણ હતું સુરા હતી, તો એવું એક પણ પ્રકારનું કેફ કરનારી વસ્તુ એમને નહોતી. જો આપણે એ ધામના દર્શન કરવા હોય, આપણે એટલે સુધી પહોંચવું હોય, તો આપણે પણ ફાકી પડીકી બધું. હલો, જો કોઈ ભગવાનના ભગત મોઢામાં આંગળી નાખીને મીંડા કાઢવા હોય તે. બહુ સુરવીર થઈ જઈએ તો છૂટી જાય એવું નથી કે ન છૂટે, હો, કારણ કે જો આપણે અહીંયા એમાં જડાયેલા છીએ ને એ આપણને પકડી રાખે છે તો કાળ માયા તો કેદી મૂકશે ભાઈ. હલો, એક નાનકડી એમથી વિમલની પડીકી આપણને જો મૂકી ન શકતી હોય, અથવા તો આપણે એને ન મૂકી શકતા હોઈએ, તો કાળ માયા અને કર્મ આપણને ક્યાંથી મૂકી શકશે ને આપણે એમને ક્યાંથી મૂકી શકશું ને આપણે ક્યાંથી ત્યાં પામી શકશું? તો ઓલી બધી તો ખાલી વાતો કે સ્વામી તમે કરો છો ટાઢાપોરની, બહુ સરસ, થવા દો કે નહીં, આ બધું મૂકતા જઈશું, એવું કરતા જઈશું ત્યારે થશે એમ. સર્વ વ્યસનહીનતા. મદ એકાંતિક ભક્તિશ્ચ, મારી અંદર એકાંતિક ભક્તિ છે તમારી. વાસુદેવ નારાયણ પુરુષોત્તમ નારાયણ સિવાય તમારી બીજી ક્યાંય પણ તમારું સમર્પણ નથી. ભક્તિ એટલે તદર્થે અખિલાચારતા, કે તમારું સંપૂર્ણ સમર્પણ એક અને એકમાત્ર નારાયણને માટે છે, મારા માટે છે. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોમી યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. તમે બધું જ સવારથી સાંજ સુધી જે પણ કરો છો એ બધું જ નારાયણને માટે કરો છો અને એમને સમર્પણ કરો છો, એ તમારી ભક્તિ છે. અને નારાયણ સિવાય બીજા કોઈને પણ તમારું સમર્પણ નથી. એટલે સિંહનો ભાગ ક્યારેય શિયાળિયા, એટલે તમને જેટલું રિઝલ્ટ મળવું જોઈએ એટલું મળે જ. પછી સારી કંપનીમાં, સારી બેંકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, અથવા તો સારી બેંકની અંદર FD કરી હોય તો રિટર્ન મળે જ મળે કે ન મળે? પણ યસ બેંક જેવી બેંકની અંદર કર્યું હોય તો ક્યારે વયું જાય કાંઈ નક્કી નહીં એમ. પુરુષોત્તમ નારાયણને વિશે સમર્પણ કરવું તદર્થે અખિલાચારતા એ શ્રેષ્ઠ ભક્તિ છે. એમાં જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો એ ક્યારેય ફ્લોપ જાય, ઉલટાનું હજાર ગણું થઈને પાછું આવે, એટલે નારદજી છે એમને આ દર્શન પ્રાપ્ત થયું. એકાંતિક ભક્તિ. પાછી ખાલી ભક્તિ એટલું નહીં પણ મહાત્મ જ્ઞાન પૂર્વિકા, મહિમા એ સહિત કોરી નહીં. આ 16 ગુણો નારદજીને વિશે વર્તે છે એટલા માટે વર્તતે તેન મામત્ર પશ્યસી ત્વમ હિ સુવ્રત. આ 16 ગુણો તમારે વિશે વર્તે છે. એટલે હે સુવ્રત, સુવ્રત એટલે સારા વ્રતો કરનારા નારદ મુનિ, તમને અત્યારે મારું દર્શન થઈ રહ્યું છે. પશ્યસી, તમને અત્યારે મારું દર્શન થઈ રહ્યું છે આ જગ્યા ઉપર, અત્ર અક્ષરધામને વિશે. ઇદ્રુગ લક્ષણ સંપન્ના, હવે જે ભગવાન નારાયણ કહે છે એ સાંભળવા જેવું છે. હે નારદજી, આવા લક્ષણોથી યુક્ત કોઈ પણ મનુષ્ય હોય, સ્યુહ અન્યપી માનવાહ, કોઈ પણ મનુષ્ય હોય તેપી મામ ઈદૃશમ વિપ્ર પશ્યંતે કાંતિક પ્રિયમ, એમને પણ તમારી જેમ જ મારું દર્શન થાય. આ વરદાન છે નારદજીને આપેલું, આપણા માટેનું વરદાન. આવા લક્ષણોથી યુક્ત થાય એટલે એમના ઉપર ભગવાનની કૃપા થાય, અને ભગવાનની કૃપા થાય એટલે એમને અક્ષરધામને વિશે આવું દર્શન થાય. મહારાજે પણ સારંગપુરના 11મા વચનામૃતમાં એ જ કહ્યું કે આ 5 વાના જેમને વિશે છે એમના ઉપર પરમેશ્વરની કૃપા થાય છે અને પછી એ પરમાત્માના સરખા ગુણોને પ્રાપ્ત કરે છે. એ પરમાત્માની કૃપાથી થાય છે. આટલું તો આપણે કરવું જ જોઈએ, કરવું જ પડે. આ તો સારું છે, મહારાજે ઘણા બધા શોર્ટકટ બતાવી દીધા કે ભગવાનને, ભગવાનના ભક્તોને વિશે સત્સંગ રાખીએ, એમની સેવા કરીએ, એટલે 100 જન્મે જે કસર ટળવાની હોય તે અને આ જન્મે ટળી જાય. આ મહારાજને આપણા પર સૌથી મોટી કરુણા, એટલે આપણું બધું હલે છે ગાડું. બાકી પૂર્વેની રીત તો બહુ આકરી હતી. આ જો વાસુદેવ મહાત્માની અંદર જે લખ્યું છે, હવે એવું બધું 16 વાના ક્યારે કરવા જઈએ અને ક્યારે આપણને દર્શન થાય. નારદજીને તે 2-3 જન્મ વીતી ગયા પછી આ વારો આવ્યો. સત્પુરુષ નહોતા મળતા, નારદજીને તો મળી ગયા હતા એટલે તો એમની કૃપાથી આ થયું, પણ તોય 3 જન્મ થયા. બોલો, સંતો મળ્યા એમના અનુગ્રહથી થયું, તોય બિચારાને 2 જન્મ થઈ ગયા. અને આપણને મહારાજ મળ્યા છે, પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, પ્રગટ છે, એટલે આપણા માટે વધારે બેનિફિટ. એવા સંતો પણ મળ્યા છે, એવો યોગ પણ થયો છે, અને મહારાજે પાછા એવા શોર્ટકટ આપ્યા પણ છે. જો આપણે એમાં ખબરદાર થઈને મંડીએ તો આપણને આને આ જન્મે એ પ્રાપ્ત થાય એવું છે. મુમુક્ષુતા ખપ, મહારાજે કહ્યું કે ત્યાં સુધી પહોંચવું છે એવો નિર્ધાર, એવો નિર્ણય એ જો હોય તો તત્કાળ એવું થાય. આશા વહમીહ બ્રહ્મન અસ્મિન અક્ષરધામની. હવે નારાયણ ભગવાન કહે છે કે આ અક્ષરધામને વિશે રાધા લક્ષ્મીજીએ યુક્ત તમને જે મારું દર્શન થયું એવા તમામ મુક્તો એ સહિત હું અહીંયા સદા વસું છું. નિત્યમ વસામી સ્વાશ્રિતે સહ, આ અક્ષરધામમાં મારો સદા વાસ છે. હવે આગળ કહે છે, વાસુદેવ સ્વરૂપોહમ સર્વ કર્મ ફલપ્રદ અંતર્યામી તયા વર્તે સ્વતંત્ર સર્વદેહી નામ. સ્વતંત્ર એવો સર્વ જીવ પ્રાણી માત્રના શરીરને વિશે, એમના આત્માને વિશે સાક્ષીરૂપે રહીને વાસુદેવ સ્વરૂપે એમના સર્વ કર્મ ફળને આપનારો, સર્વ કર્મ ફળને આપનારો એવો હું વાસુદેવ સ્વરૂપે અંતર્યામી રૂપે તમામ જીવાત્માઓની અંદર રહું છું. આ વાસુદેવ નારાયણ એમનું સ્વરૂપ. વાસુદેવ સર્વને વિશે વસીને રહેલા દેવ એને વાસુદેવ કહ્યા. હજી આગળ બીજે ક્યાં ક્યાં રહ્યો છું? તો કે વૈકુંઠાખ્ય મહદ્ધામની લક્ષ્મ્યા સહ ચતુર્ભુજ, લક્ષ્મીજીની સાથે 4 ભુજા સ્વરૂપ ધારણ કરી અને વૈકુંઠધામને વિશે હું રહું છું. ત્યાં નંદ અને ગરુડ આદિક મારા મુખ્ય પાર્ષદો છે, એ પાર્ષદોની સાથે રહું છું. અહીંયા પણ નંદ અને ગરુડ વગેરેના દર્શન કરાવ્યા, વૈકુંઠધામને વિશે પણ એ દર્શન કરાવ્યું, ત્યાં લક્ષ્મીજી એ સહિત ચતુર્ભુજ સ્વરૂપે હું બિરાજું છું. એ મારું બીજું સ્વરૂપ છે, નિર્ગુણ મૂર્તિ, જે લક્ષ્મીનારાયણ ભગવાન આપણે કહીએ છીએ. આ બ્રહ્માંડની જ્યારે રચના થઈ ત્યારે 4 નિર્ગુણ મૂર્તિઓ ભગવાને રચી, એ તમામ અનંત કોટી બ્રહ્માંડોને વિશે 4 નિર્ગુણ મૂર્તિ જીવાત્માના કલ્યાણને માટે મૂકી. એ નિર્ગુણ મૂર્તિ એટલે પરમાત્માના સ્વરૂપમાંથી પ્રગટ થયેલી, સાક્ષાત પ્રગટ થયેલી મૂર્તિઓ, જેને માયાના ગુણના સંબંધ નહીં પણ પરમાત્માના ગુણોથી એ પ્રગટ થયેલી મૂર્તિઓ. કઈ કઈ 4? 1 શ્રીકૃષ્ણ નારાયણ, 2 લક્ષ્મીનારાયણ, વાસુદેવ નારાયણ અને નરનારાયણ. નરનારાયણ ભગવાન ભદ્રિકાશ્રમમાં બિરાજે, વાસુદેવ નારાયણ ભગવાન શ્વેતદ્વીપમાં બિરાજે, લક્ષ્મીનારાયણ ભગવાન વૈકુંઠમાં બિરાજે અને શ્રીકૃષ્ણ નારાયણ ભગવાન ગોલોકમાં બિરાજે. આ ચારેય નિર્ગુણ મૂર્તિઓ એમના ચારેયના આધામ અને ત્યાં ત્યાં બિરાજે છે. એટલે અહીંયા મહારાજે નારાયણ ભગવાને પુરુષોત્તમ નારાયણ એટલે આપણે મહારાજ કહીએ, સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું કે વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણ રૂપે નંદ ગરુડ આદિ પાર્ષદો સાથે હું નિવાસ કરું છું. ધામની તેજોમયે દિવ્યે શ્વેતદ્વીપે અન્વહમ ભુવિ દદામી શ્વેતમુક્તે બ્ય પંચકાલમ સ્વદર્શનમ. શ્વેતદ્વીપને વિશે અતિશય તેજોમય એવું જે ધામ છે એમને વિશે, ભુવિ એટલે પૃથ્વી પર આવેલું, મેરુ પર્વતના ટોચ ઉપર આવેલું એ જે શ્વેતદ્વીપ ધામ છે તેમને વિશે, શ્વેતમુક્તને હું કાયમ 5 વખત દર્શન આપું છું. અહીંયાથી જાય છે એમ કહ્યું, આગળ પણ આવી ગયું કે અક્ષરધામમાંથી ભગવાન મુક્તો એ સહિત શ્વેતદ્વીપમાં પધારે છે અને 5 વખત નિત્ય એમને દર્શન આપે છે અને શ્વેતમુક્તો નિરન્ન મુક્તો એ બધા ભગવાનનું તપ કરીને આરાધન કરે છે. તો ત્યાં પણ ભગવાન કે હું રહું છું, હું જાઉં છું. હજી ભગવાન આગળ, કુર્વે અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ સમાહવયે સ્વરૂપે નૈક કોટ્યંડ સર્ગ સ્થિત્યપી આનહમ. કે અનિરુદ્ધ સંકર્ષણ પ્રદ્યુમ્ન વગેરે રૂપે થઈ અને હું અનેક કોટી બ્રહ્માંડોની રચના કરું છું, સર્જન કરું છું, એમની સ્થિતિ કરું છું અને એમનો પ્રલય કરું છું, એ પણ બધા મારા સ્વરૂપ છે. સર્ગારંભે મયા બ્રહ્મા સૃષ્ટો નાભી સરોરૂહાત. જ્યારે બ્રહ્માંડનો સર્જન થયું એ વખતે સર્ગારંભે મેં બ્રહ્માની રચના કરી, સૃષ્ટ મયા બ્રહ્મા સૃષ્ટો એટલે વૈરાટ નારાયણ જે વૈરાટ પુરુષ બ્રહ્મા છે એમનું મેં સર્જન કર્યું. એમના નાભિકમળમાંથી પાછા બ્રહ્માજીનું સર્જન કર્યું, જે તમારા પિતાજી છે નારદજી. નારદજી છે એ બ્રહ્માજીના માનસ પુત્ર, 10 માનસપુત્રોમાંના એક. તપસા આરધયામાસ મામ યજ્ઞેશ્ચ નારદ. અને પછી બ્રહ્માજીએ અતિશય તપ કરી અને મારી આરાધના કરી, યજ્ઞો કરી અને મારી આરાધના કરી. ત્યાર પછી મને મારા શરણે આવેલા એવા એ બ્રહ્માજીને એમના ઉપર પ્રસન્ન થઈને મેં એમને ઈચ્છિત એવા વર આપ્યા, વરદાન આપ્યા. કેટલા વર આપ્યા એ વરની અંદર મેં કહ્યું, હે બ્રહ્મન. હવે નારદજીને વાત કરે છે કે મેં બ્રહ્માજીને કયા કયા વરદાન આપ્યા, એટલે હવે થર્ડ પાર્ટી નારદજી છે એટલે બ્રહ્માજી છે. પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ એમ કહેવાય ને, કે વક્તા બોલનારા જે છે એ ફર્સ્ટ પુરુષ, પ્રથમ પુરુષ, સાંભળનારા શ્રોતા છે એ દ્વિતીય અને જેમના વિશે વાત થઈ છે એ તૃતીય. એટલે બ્રહ્માજીના વિશે વાત થઈ રહી છે એટલે તૃતીય પુરુષ. નારદજી વાત સાંભળી રહ્યા છે અને ભગવાન નારાયણ વાત કરી રહ્યા છે. હે નારદ, એ વખતે મેં બ્રહ્માજીને એવું કહ્યું, હે બ્રહ્મન, તમને હું વરદાન આપું છું, તમે આ બ્રહ્માંડનું સર્જન કરો, પ્રજાઓનું સર્જન કરો, જીવાત્માનું સર્જન કરો અને એ સર્જન કરવાનું સામર્થ્ય છે એ હું તમને આપું છું. જે પણ પ્રજાનું તમે સર્જન કરશો એ તમામ પ્રજા એ તમારી આજ્ઞાને વિશે વર્તશે એવું હું તમને બીજું વરદાન આપું છું. એક તો સર્જન કરવાનું સામર્થ્ય, સર્જન કર્યા પછી એ બધા તમારી આજ્ઞામાં વર્તશે એ પણ હું વરદાન આપું છું. આપણને એ વરદાન નથી આપ્યું કે આપણા છોકરા છે એ આપણી આજ્ઞામાં જ વર્તશે. ઓકે, બ્રહ્માજીને આપેલું છે. બ્રહ્માજી હા, એટલે એ તો એમ ભગવાનના માર્ગે જાય એનો વાંધો નહીં, પણ કુ માર્ગે ન જાય એનો અર્થ એવો છે કે તમારી આજ્ઞામાં નહીં વર્તે તો તમે એનો કંટ્રોલ કરી શકશો એટલું સામર્થ્ય તમને આપું છું, આનો અર્થ આવો એ. કારણ કે બધા પછી આજ્ઞામાં વર્તે એવા ડાયા દીકરા હોય જ નહીં જેમ કે આપણે. કેમ દાંત કાઢો છો? તમને વેદોની સ્ફૂર્ણા થશે. વેદોની અંદર જે મારું જ્ઞાન છે, જગતનું જ્ઞાન છે, એ તમામ જગતની વ્યવસ્થાઓ છે એ તમને સ્ફૂરશે મારી કૃપાથી. તમારી બુદ્ધિની અંદર એ જ્ઞાન સનાતન રહેશે, વેદોનું જ્ઞાન. એટલે વેદો છે સૌથી પહેલાં ચતુર્મુખ બ્રહ્મા, એમના દ્વારા ભગવાન બોલ્યા આ બ્રહ્માંડની અંદર. એમની સાથે મારા સ્વરૂપનું જ્ઞાન જેવું છે એવું એ પણ તમને પ્રાપ્ત થશે, અને તમારી કરેલી મર્યાદાઓ જે ધર્મ નિયમ આ પ્રમાણે સવે રહેવું એને કોઈ પણ ઉલ્લંઘન નહીં કરે, દેવતાઓ પણ નહીં કરે, દાનવો પણ નહીં કરે, કોઈ પણ તમારી મર્યાદાને ઉલ્લંઘન નહીં કરે, જાઓ આ મારું વરદાન છે. સુર અસુર વગેરે ગણો મુનિઓ મહાત્માઓ એ પણ તમારું તપ કરી અને તમારી પાસેથી વરદાન પામવાની ઈચ્છા રાખશે તો તમે એમને જે વરદાન આપશો એ તમામ વરદાન છે સફળ થશે, આવું મારું વરદાન છે. હલો, મારી કૃપાથી હું તમને એ વરદાન આપું છું, હું તમને સામર્થ્ય આપું છું કે જે લોકો તમારી પાસે આવશે તો એને પણ તમે વરદાન આપશો તો એ બધા સફળ થશે. એટલે હિરણ્યકશ્યપુએ તપ કર્યું અને એમણે કહ્યું કે મને વરદાન આપો, તો બ્રહ્માજીએ કહ્યું કે માગી લ્યો, આપી દીધું. આ પછી એને આપી, એને કેપેસિટીમાં હતું એટલું આપ્યું. એમણે તો એવું માગ્યું કે હું અમર થઈ જાઉં. બ્રહ્માજી એમ કહ્યું કે એ મારી કેપેસિટીમાં નથી, તો મારી કેપેસિટીમાં જે હોય એવું માગો, તો કે તમારી કેપેસિટીમાં એવું માગું ને પછી જેને લિસ્ટ કરી દીધું, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. પછી ભગવાન જાગે. હવે જે ભગવાન જાગવાના છે એ પાછું કીધું અહીંયા, અસાધ્ય યત્ર કાર્ય ચ મોહમ એસ્યસી તત્વહમ. જ્યારે પણ તમારે કંઈક પ્રોબ્લેમ થઈ જાય, તમારે પ્રોબ્લેમ થઈ જાય, તમારાથી કામ પૂરું થાય એમ ન હોય ત્યારે તમારે મૂંઝાવાનું નહીં, એ વખતે પ્રાદુર્ભૂય કરિષ્યામી સ્મૃત માત્ર સ્ત્વયા વિધે. હે બ્રહ્માજી, તમે મારું સ્મરણ કરશો એટલે તત્કાળ હું પ્રગટ થઈશ, અને પ્રગટ થઈને તમારો જે પણ પ્રોબ્લેમ છે એને બધાને હું દૂર કરી દઈશ. તમારે મૂંઝાવાની જરૂર નથી, તમે સૃષ્ટિ કરો, જીવાત્માને કલ્યાણ થાય એવું કંઈક કરો. આવી રીતે પૂર્વે મેં તમારા પિતાશ્રી બ્રહ્માજીને વરદાન આપ્યા છે. હવે આગળ ભગવાન કહેશે કે એ બ્રહ્માજીને મેં કઈ કઈ જગ્યાએ પ્રગટ થઈશ અને શું શું હું કરીશ એ પણ મેં બ્રહ્માજીને ફિક્સ કહી દીધું છે કે આવું આવું થશે ત્યારે હું આવી આવી રીતે પ્રગટ થઈશ અને આવી રીતે બધું કરીશ. એ કથા આપણે આવતીકાલે લઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, પુરુષોત્તમ નારાયણની આ દિવ્ય કથા એમનો મહિમા એ આપણા બધાના હૃદયની અંદર સદાને માટે રહે, અને મહિમા એ સહિત નારદજીને જેવી રીતે ભક્તિ પ્રાપ્ત થઈ એવી નિશ્ચલ ભક્તિ એકાંતિક ભક્તિ આપણને સૌને પ્રાપ્ત થાય એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધારમાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ધનુર્માસમાં શ્રી વાસુદેવ મહાત્મા કથાને સહારે મહારાજનો મહિમા ઉપાસના નિશ્ચય આદિ અધ્યાત્મના ગુણોને આત્મસાત કરતા જઈએ છીએ. ગઈકાલે જ એકાદશીનો દિવસ હતો, મંત્ર પ્રાગટ્ય દિન, 12 કલાકની અખંડ ધૂન થઈ. ઘણા બધા ભક્તોએ ઓનલાઈન કીર્તન ભક્તિ ચાલતી હતી તેમાં પણ ભાગ લઈને ઘરે પાઠ કરીને ખૂબ ભજન કર્યું છે, તપ પરાયણ થઈએ છીએ. અને અહીંયા જે કથાના શબ્દો દ્વારા આપણા મનની અંદર હૃદયમાં મહારાજનું મહાત્મ્યને ધીમે ધીમે જેમ પાઠશાળામાં ભણતા ભણતા ગ્રેજ્યુએશન સુધી પહોંચીએ છીએ એમ હમણાં મકર સંક્રાંતિ આવશે અને વાસુદેવ મહાત્મા ગ્રંથની કથા પણ પૂર્ણ થશે. પણ ત્યાં સુધીમાં આપણા હૃદયમાં મહારાજનો મહિમા અભરે ભરાઈ જાય, મહારાજનો મહિમા આપણા હૃદયમાં સ્થિર થાય, દ્રઢ થાય. વચ્ચે જ્યાં જ્યાં સંશય આવે તો ત્યાં સંતો પાસે મળીને પૂછતા જઈએ, શીખતા જઈએ અને આપણા હૃદયમાં એ મહાત્માને દ્રઢ કરતા જઈએ. આજે ધનુર્માસ કથામાં અલ્પહારના યજમાન રોહિતભાઈ રામજીભાઈ રાબડિયા સીએ, સુપુત્ર કેશવ સભામાં લગભગ હાજર છે. પૂજ્ય કેશવજી, પૂજ્ય સંત વલ્લભ સ્વામી પાસે આવશે. સ્વામી એમને હાર પહેરાવી અંતનારૂઢ આશીર્વાદ પાઠવશે. સાથે મુખ્ય યજમાન તરીકે જેમની આજની સેવા છે, સંતોના ઠાકોરજીના થાળ અને પારણાનો દિવસ, ડૉક્ટર પંકજભાઈ થોરિયા સાહેબ, જેપી ઘિયાળ સાહેબ, ડૉક્ટર નિલેશભાઈ મકાણી, ભરતભાઈ જોશી, અમિતભાઈ શેરસિયા મોરબી, હરેશભાઈ મહેતા, વાલજીભાઈ, નારાયણભાઈ કેરાઈ મુંબાસા, પિયુષભાઈ, મગનભાઈ નાથાણી, ગિરીશભાઈ, ભીખુભાઈ જોબનપુત્રા, ભૂપતભાઈ, ભગવાનજીભાઈ વગાસિયા, ડૉક્ટર ભાવિક કુમાર, શાંતિલાલભાઈ પરમાર, રિયાંશ, બિપિનભાઈ હિરપરા, જન્મદિવસ છે એમનો, કેશવલાલ, વિશ્રામભાઈ ઘોઘારી. ઘણા બધા ભક્તો એવા છે એમને દર એકાદશીના બીજા દિવસે જે પારણા હોય ત્યારે પારણાની સંતો અને ઠાકોરજીના માટે થાળની રસોઈ હોય છે. લગભગ આ તમામ ભક્તોના નામ છે, એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. એમના હૃદયની ભાવના કે હું તો મારા પરિવારને હંમેશા જમાડું છું, પણ પારણાના દિવસે સંતો અને ભક્તોને માટે, ઠાકોરજીને માટે મારા દ્વારા થાળ થાય એવી શુભ સંકલ્પથી લગભગ આખા વર્ષના થાળ આ બધા ભક્તોના હોય છે. ઘનશ્યામભાઈ લાખાભાઈ વાડોદરિયા થોડા દિવસ પહેલાં જ બધા ગુરુકુલમાં જેમની રસોઈ હતી, લંડન ઘણી સેવા હોય છે, સારો સત્સંગ રાખે છે. બાબુભાઈ, ટપુભાઈ મારવિયા, વિનોદભાઈ રણછોડભાઈ પાટડિયા સાથે સહયજમાનમાં આજે ધૂનપ્રસાદના જેવો યજમાન રહ્યા છે. ધીરુભાઈ લાખાભાઈ પીપળિયા, ભાવેશભાઈ કાંતિલાલભાઈ અજાગિયા, દિલીપભાઈ ચૌહાણ, વિજયભાઈ પટોળિયા, મનસુખભાઈ સોરઠિયા, રવજીભાઈ તોગડિયા, માવજીભાઈ ઘેલાણી, વિનુભાઈ સંચાણિયા, કિરીટસિંહ બાપુ ગોહિલ, વ્રજલાલભાઈ રાદડિયા, કેશુભાઈ કાછડિયા, યોગેશભાઈ ખોખરિયા, કેશુભાઈ ટાંક, હાર્દિકભાઈ સોલંકી અને નયનભાઈ વોરા, આ તમામ ભક્તો તરફથી ધૂનપ્રસાદ અને ઠાકોરજીના થાળ છે. ત્યારે એકવાર ફરીથી આ તમામ ભક્તોને તાળીઓથી વધાવીએ, અંતના રૂઢ આશીર્વાદ પાઠવીએ. તમામ ભક્તોના હૃદયમાં મહારાજનું મહાત્મ્ય વિશેષ દ્રઢ થતું રહે, મહારાજનો મહિમા નિશ્ચય દ્રઢ થતો રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.